શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 38. ગૌતમ દ્વારા ભગવાન શંકરની સ્તુતિ. શિવજી દ્વારા ગૌતમને જટા સહિત ગંગાનું અર્પણ તથા ગૌતમે ગંગાનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે મહામતી, ભગવાન શંકરની જટામાં જે દિવ્ય જળ આવીને સ્થિત થયું તેના બે ભાગ થયા, કેમ કે તેને પૃથ્વી પર ઉતારનાર બે જણ હતા. તે જળના એક ભાગને તો વ્રત દાન અને સમાધિમાં તત્પર રહેનારા ગૌતમ નામના બ્રાહ્મણે ભગવાન શિવની આરાધના કરીને પૃથ્વી સુધી પહોંચાડ્યું, જે સગળા લોકમાં વિખ્યાત થયું, તથા બીજો ભાગ બળવાન ક્ષત્રિય રાજા ભગીરથે આ પૃથ્વી પર ઉતાર્યું. પૃથ્વી પર ઉતાર્યો એના માટે તેમને નિયમોનું પાલન કરતા રહીને તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરવી પડી હતી. આ પ્રમાણે એક જ ગંગાના બે સ્વરૂપ થઈ ગયા. એક સમયની વાત છે, મહર્ષિ ગૌતમ કૈલાશ પર્વત પર ગયા અને મૌન ભાવે દર્ભ પાથરીને તેના પર બેસી ગયા. પછી પવિત્ર થઈને આ સ્તોત્રનું ગાન કરવા લાગ્યા. ગૌતમ બોલ્યા, ભોગની અભિલાષા રાખનારા જીવોને મનોવાંછિત ભોગ પ્રદાન કરવા માટે પાર્વતી સહિત ભગવાન શંકર ઉત્તમ ગુણોથી યુક્ત 8 વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રમાણે વિદ્વાન પુરુષો દરરોજ ભગવાન મહાદેવની સ્તુતિ કરતા હોય છે. મહેશ્વરનું જે પૃથ્વીમય શરીર છે તે પોતાના વિષયો દ્વારા સુખ પહોંચાડવા, સમસ્ત ચરાચર જગતનું ભરણ પોષણ કરવા, તેની સંપત્તિ વધારવા તથા સૌનો અભ્યુદય કરવા માટે છે. શાંતિમય શરીરના ભગવાન શિવે જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરવા માટે પૃથ્વીના આધારભૂત જળનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમનું લોક પ્રતિષ્ઠિત રૂપ એ સૌને સુખ પહોંચાડવાનો તથા ધર્મની સિદ્ધિ કરવાનો પણ હેતુ છે. હે મહેશ્વર, આપે સમયની વ્યવસ્થા કરવા, અમૃતનો સ્ત્રોત વહેડાવવા, જીવોની ઉત્પત્તિ પાલન અને સંહાર કરવા તથા પ્રજાને મોહ સુખ તથા ઉન્નતિનો અવસર આપવા માટે સૂર્ય ચંદ્ર અને અગ્નિનું શરીર ધારણ કર્યું છે. હે ઈશ, આપે જે વાયુનું રૂપ ગ્રહણ કર્યું છે તેમાં પણ એક રહસ્ય છે. બધા લોકો દરરોજ વધે, ચાલે, ફરે, શક્તિનું ઉપાર્જન કરે, અક્ષરોનું ઉચ્ચારણ કરી શકે, જીવન ટકી રહે અને અનેક પ્રકારની સુખ શાંતિ જળવાઈ રહે તે માટે આપનું તે રૂપ છે. હે ભગવાન, એમાં સહેજ પણ સંદેહ નથી કે આપને સ્વયં આપ જ સારી પેઠે જાણો છો. ભેદ એટલે અવકાશ વિના જ, ભેદ એટલે અવકાશ વિના ન કોઈ ક્રિયા થઈ શકે છે, ન ધર્મ થઈ શકે છે, ન પોતિકા પારકાનો બોધ થશે, ન દિશા આંતરિક્ષ દ્યુલોક પૃથ્વી તથા ભોગ અને મોક્ષનું અંતર સમજી શકાશે. તેથી હે મહેશ્વર, આપે આકાશરૂપ ગ્રહણ કર્યું છે. ધર્મની વ્યવસ્થા કરવાનો નિશ્ચય કરીને આપે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તેમની શાખાઓ અને શાસ્ત્રોનો વિભાગ કર્યો છે તથા જગતમાં પણ આ જ ઉદ્દેશ્યથી ગાથાઓ, સ્મૃતિઓ અને પુરાણોનો પ્રચાર કર્યો છે. એ બધા શબ્દ સ્વરૂપ જ છે. શંભુ, યજમાન, યજ્ઞ, યજ્ઞોના સાધન ઋત્વિક, યજ્ઞનું સ્થાન, ફળ, દેશ અને કાળ, આ બધું આપ જ છો. આપ જ પરમાર્થ તત્વ છો. વિદ્વાન પુરુષો આપના શરીરને યજ્ઞાંગમય કહે છે. માત્ર વાણી વિલાસ કરવાથી શું લાભ? કરતા, દાતા, પ્રતિનિધિ, દાન, સર્વજ્ઞ, સાક્ષી, પરમ પુરુષ, સૌના અંતરાત્મા તથા પરમાર્થ સ્વરૂપ બધું આપ જ છો. ભગવાન, વેદ, શાસ્ત્ર અને ગુરુ પણ આપના તત્વનો પૂર્ણ રીતે ઉપદેશ કરી શક્યા નથી. ખરેખર આપના સુધી બુદ્ધિ વગેરેની પહોંચ નથી. આપ અજન્મ, અપ્રમેય અને શિવ શબ્દથી વાંચ્ય છો. આપ જ સત્ય છો. આપને નમસ્કાર છે. કોઈ સમયે ભગવાન શિવે પોતાની પ્રકૃતિને એવા ભાવે જોઈ કે આ મારી સંપત્તિ છે. તે જ સમયે એકથી અનેક થઈ ગયા, વિશ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. વાસ્તવમાં તેમનો પ્રભાવ તર્કથી પર અને અચિંત્ય છે. ભગવાન શિવના પ્રિયા શિવાદેવી પણ નિત્ય છે. ભવ એટલે ભગવાન શંકરમાં તેમનો અનુરાગ પૂર્ણરૂપે ઉત્કૃષ્ટ છે. એ આ સંસારની ઉત્પત્તિમાં સ્વયં કારણ છે તથા સર્વના કારણ એવા મહેશ્વરના આશ્રિત છે. શિવા સર્વ શુભ લક્ષણોથી સંપન્ન તથા વિશ્વ વિધાતા શિવની વિલક્ષણ શક્તિ છે. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ, અન્નની વૃદ્ધિ તથા લય આ સનાતન ભાવ જ્યાં થતા રહે છે તે એકમાત્ર પાર્વતી દેવીનું જ સ્વરૂપ છે, ભગવાન શંકરના પ્રાણ વલ્લભા છે, તેમના માટે કંઈ પણ અસાધ્ય નથી। સમસ્ત જીવ જેમના માટે અન્નદાન કરે છે અને તપસ્યા કરે છે તે જગતજનની માતા પાર્વતી જ છે, તેમની કીર્તિ સર્વત્ર વ્યાપક છે, એ શિવના પ્રિયતમા છે। ઇન્દ્ર પણ જેમની કૃપા દ્રષ્ટિ ઈચ્છે છે તે જેમનું નામ લેવાથી મંગળની પ્રાપ્તિ થાય છે, જે આખા વિશ્વમાં વ્યાપ્ત થઈને એને નિર્મળ બનાવે છે ભગવતી ઉમા જ છે। તેમનું રૂપ સદા ચંદ્રમા જેવું મનોરમ જ છે। જેમની કૃપાથી બ્રહ્મા વગેરે ચરાચર જીવોની બુદ્ધિ નેત્ર ચેતના અને મનમાં સદા સુખની પ્રાપ્તિ થાય છે તે જગદગુરુ શિવના સુંદરી શક્તિ સિવા વાણીના અધીશ્વરી છે। આજે બ્રહ્માજીનું પણ મન મલિન થઈ રહ્યું છે, પછી બીજા જીવોની તો વાત જ ક્યાં છે। આવું વિચારીને જગત જનની ઉમાએ અનેક ઉપાયોથી સંપૂર્ણ જગતને પવિત્ર કરવા માટે ગંગાનો અવતાર ધારણ કર્યો છે। શ્રુતિઓને જોઈને તથા સર્વ પ્રમાણોથી ભગવાન શંકરની પ્રભુતા પર વિશ્વાસ કરીને લોકો જે ધર્મનો અનુષ્ઠાન કરે છે અને તેના ફળ સ્વરૂપે જે ઉત્તમ ભોગો ભોગવે છે એ ભગવાન સદાશિવની જ વિભૂતિ છે। વૈદિક અથવા લૌકિક કાર્ય ક્રિયા કારક અને સાધનોનું જે સૌથી ઉત્તમ અને પ્રિય સાધ્ય છે તે અનાદિ કરતા શિવની પ્રાપ્તિ જ છે। જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ પરપ્રધાન સારભૂત અને ઉપાસનાને યોગ્ય છે, જેનું ધ્યાન તથા જેની પ્રાપ્તિ કરીને શ્રેષ્ઠ યોગીઓ મુક્ત થઈ જાય છે, ફરી સંસારમાં જન્મ લેતા નથી, તે ભગવાન ઉમાપતિ જ મોક્ષ છે। માતા પાર્વતી ભગવાન શંકર જગતનું કલ્યાણ કરવા માટે જેમ જેમ અપાર માયામય રૂપ ધારણ કરે છે તેમ તેમ તમે પણ તેમને યોગ્ય રૂપ ધારણ કરો છો। આ પ્રમાણે તમારામાં પાતિવ્રત્ય જાગૃત રહે છે। ગૌતમજીની આ સ્તુતિ સાંભળીને વૃષભધ્વજ સાક્ષાત ભગવાન શિવ તેમની સામે પ્રગટ થયા અને પ્રસન્ન થઈને બોલ્યા, ગૌતમ તમારી ભક્તિ સ્તુતિ તથા ઉત્તમ વ્રતથી હું બહુ સંતુષ્ટ છું, માગો તમને શું આપું। જે વસ્તુ દેવતાઓ માટે પણ દુર્લભ હોય તે પણ તમે માંગી શકો છો। ગૌતમે કહ્યું, જગદીશ્વર સમસ્ત લોકને પવિત્ર કરનારા આ પાવન દેવી જે આપની જટામાં સ્થિત છે અને આપને પરમ પ્રિય છે તેમને બ્રહ્મગીરી પર છોડી દો। આ સમુદ્રને મળે ત્યાં સુધી સર્વત્ર દરેકને માટે તીર્થ બનીને રહે, આમાં સ્નાન કરવા માત્રથી મન વાણી અને શરીર દ્વારા કરેલા ઘોર પાપ પણ નષ્ટ થઈ જાય। ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ અયનારંભ વિષુવયોગ સંક્રાંતિ તથા વૈદ્યુતિ યોગ આવે ત્યારે અન્ય તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે આમના સ્મરણ માત્રથી જ પ્રાપ્ત થઈ જાય। આ સમુદ્રમાં પહોંચે ત્યાં સુધી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આપ અવશ્ય રહો, આવું શ્રેષ્ઠ વરદાન મને પ્રાપ્ત થાય તથા આપના તટથી એક યોજનથી દસ યોજન સુધીની ભૂમિકા આવેલા મહાપાતકી ભૂમિમાં આવેલા મહાપાતકી મનુષ્ય પણ જો સ્નાન કર્યા વિના જ મૃત્યુ પામી જાય તો તેઓ પણ મુક્તિના ભાગી બને। બ્રહ્માજીએ કહ્યું, ગૌતમની આ વાત સાંભળીને ભગવાન શંકર બોલ્યા, આનાથી વધીને બીજું કોઈ તીર્થ ન તો થયું છે ન થશે, આ વાત સત્ય છે, સત્ય છે, સત્ય છે, અને વેદોમાં પણ નિશ્ચિત કરવામાં આવી છે કે ગૌતમી ગંગા ગોદાવરી, ગૌતમી ગંગા એટલે કે ગોદાવરી બધા તીર્થોથી વધારે પવિત્ર છે। આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા। ભગવાન શિવના ચાલ્યા ગયા પછી ગૌતમે તેમની આજ્ઞાથી જટા સહિત સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાને સાથે લઈને દેવતાઓ સહિત બ્રહ્મગીરીમાં પ્રવેશ કર્યો। તે સમયે મહાભાગ મહર્ષિ બ્રાહ્મણ તથા ક્ષત્રિય પણ આનંદમગ્ન થઈને જય જયકાર કરતા રહીને બ્રહ્મર્ષિ ગૌતમની પ્રશંસા કરવા લાગ્યા। પવિત્ર તથા સંયમ ચિત્તના ગૌતમે જટાને બ્રહ્મગીરીના શિખર પર રાખી અને ભગવાન શંકરનું સ્મરણ કરીને ગંગાજીને હાથ જોડીને કહ્યું, ત્રણ નેત્રોવાળા ભગવાન શિવની જટામાંથી પ્રગટેલા માં ગંગા, તમે સર્વ અભિષ્ટોને આપનારા અને શાંત છો, મારો અપરાધ ક્ષમા કરો અને સુખપૂર્વક અહીંથી પ્રવાહિત થઈને જગતનું કલ્યાણ કરો। દેવી, મેં ત્રણેય લોકનો ઉપકાર કરવા માટે તમારી યાચના કરી છે અને ભગવાન શંકરે પણ એ જ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે તમને આપ્યા છે, તેથી મારો આ મનોરથ વ્યર્થ ન થવો જોઈએ, વ્યર્થ ન જવો જોઈએ। ગૌતમના વચન સાંભળીને ભગવતી ગંગાએ મનોરથોનો સ્વીકાર કર્યો અને પોતાને ત્રણ રૂપમાં વિભક્ત કરીને સ્વર્ગલોક મૃત્યુલોક અને રસાતળમાં પ્રવાહિત થઈ ગયા. સ્વર્ગલોકમાં એમના ચાર રૂપ થયા. મૃત્યુલોકમાં એ સાત ધારાઓમાં વહેવા લાગ્યા અને રસાતલમાં પણ તેમની ચાર ધારાઓ થઈ. આ પ્રમાણે એક જ ગંગાના પંદર આકાર થઈ ગયા. ગંગાદેવી સર્વત્ર છે, સર્વભૂત સ્વરૂપા છે, સર્વ પાપોનો નાશ કરનારા તથા સગળી અભિષ્ટ વસ્તુઓને આપનારા છે. વેદોમાં સદા તેમની સ્તુતિ કરવામાં આવી છે. જેમની બુદ્ધિ અજ્ઞાનથી મોહિત છે તે મૃત્યુલોકના નિવાસી એમ સમજે છે કે ગંગા માત્ર મૃત્યુલોકમાં જ છે, પાતાલ અને સ્વર્ગમાં નથી. ભગવતી ગંગા જ્યાં સુધી જઈને સાગરને મળે છે ત્યાં સુધી એમને દેવમય માનવામાં આવ્યા છે. મહર્ષિ ગૌતમે છોડ્યા પછી પૂર્વ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. તે સમયે દેવર્ષિઓ દ્વારા સેવિત કલ્યાણમય જગન્માતા ગંગાની મુનિશ્રેષ્ઠ ગૌતમે પરિક્રમા કરી. ત્યાર પછી તેમણે દેવેશ્વર ભગવાન ત્રંબકનું પૂજન કર્યું. તેમણે સ્મરણ કરતા જ કરુણા સિંધુ ભગવાન શિવ ત્યાં પ્રગટ થઈ ગયા. પૂજા કરીને મહર્ષિ ગૌતમે કહ્યું, દેવ દેવ મહેશ્વર, આપ સમસ્ત લોકોના હિતની માટે મને આ તીર્થમાં સ્નાન કરવાની વિધિ કહો. ભગવાન શિવે કહ્યું, હે મહર્ષિ, ગોદાવરીમાં સ્નાન કરવાની વિધિ સાંભળો. પ્રથમ નાંદીમુખ શ્રાદ્ધ કરીને શરીરની શુદ્ધિ કરવી, પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમની પાસે સ્નાન કરવાની આજ્ઞા લેવી. ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ગોદાવરીમાં સ્નાન કરવા માટે જવું. તે સમયે પતિત લોકો સાથે વાત ન કરવી. જેના હાથ પગ અને મન સારી પેઠે સંયમમાં રહે છે તેને જ તીર્થનું સંપૂર્ણ ફળ મળે છે. દુર્ભાવનાનો ત્યાગ કરીને પોતાના ધર્મમાં સ્થિર રહેવું અને બીમાર લાચાર અસહાય લોકોને સેવા કરતા રહીને તેમને યથાયોગ્ય ભોજન આપવું. જેમની પાસે કંઈ જ નથી એવા સાધુઓને વસ્ત્ર અને કામળો ગરમ ઓઢવાનું આપવા. ભગવાન વિષ્ણુની અને ગંગાજીના પ્રાગટ્યની દિવ્ય કથા સાંભળવી. આ વિધિ પ્રમાણે યાત્રા કરનાર મનુષ્ય તીર્થનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. ગૌતમ, ગોદાવરી નદીમાં ડગલે ડગલે તીર્થ ઉભા થશે, તે બધામાં હું સ્વયં રહીને બધાની સમસ્ત કામનાઓને પૂરી કરીશ. સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા અમરકંટક પર્વત પર વધારે ઉત્તમ મનાય છે. યમુનાનું વિશેષ મહત્વ તે સ્થાન પર છે જ્યાં એ ગંગાને મળ્યા છે. સરસ્વતી નદી પ્રભાસ તીર્થમાં શ્રેષ્ઠ છે. કૃષ્ણા, ભીમરથી અને તુંગભદ્રા આ ત્રણ નદીઓનો જ્યાં સંગમ થયો છે તે તીર્થ મનુષ્યને મુક્તિ આપનાર. તે તીર્થ મનુષ્યને મુક્તિ આપનારું છે. એ જ પ્રમાણે પયોસની નદી પણ જ્યાં તાપીને મળી છે તે તીર્થ મોક્ષદાયક છે. પરંતુ આ ગૌતમી ગંગા મારી આજ્ઞાથી સર્વત્ર સર્વદા અને બધા મનુષ્યને સ્નાન કરવાથી મોક્ષ પ્રદાન કરશે. કોઈ કોઈ તીર્થ કોઈ વિશેષ સમયમાં દેવતાનું શુભાગમન થતા વધારે પુણ્યમય મનાય છે, પરંતુ ગોદાવરી નદી સદા સર્વને માટે તીર્થ છે. હે મુનિશ્રેષ્ઠ, 200 યોજનની અંદર ગોદાવરી નદીમાં 3.5 કરોડ તીર્થ થશે. આ ગંગા આ બધા નામોથી પ્રસિદ્ધ થશે. માહેશ્વરી ગંગા, ગૌતમી, વૈષ્ણવી, ગોદાવરી, નંદા, સુનંદા, કામદાયિની, બ્રહ્મ તેજ સમાનિતા તથા સર્વ પાપ પ્રણાશિની ગોદાવરી મને સદા પ્રિય છે. સ્મરણ માત્રથી પાપોનો નાશ કરનારી છે. પંચમહાભૂતોમાં જળ શ્રેષ્ઠ છે. જળમાં પણ જે તીર્થનું જળ છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તીર્થ જળમાં પણ ભાગીરથી ગંગા શ્રેષ્ઠ છે અને તેમના કરતા પણ ગૌતમી ગંગા શ્રેષ્ઠ છે, કેમ કે તેમને ભગવાન શંકરની જટાની સાથે લાવવામાં આવ્યા હતા. તેથી તેમનાથી વધીને કલ્યાણકારી તીર્થ બીજું કોઈ નથી. હે મુનિ, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં પણ ગંગા બધા મનોરથને પૂર્ણ કરનારા છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રમાણે ભગવાન સાક્ષાત હે નારદ આ પ્રમાણે સાક્ષાત ભગવાન શંકરે સંતુષ્ટ થઈને મહાત્મા ગૌતમને ગોદાવરીનું જે મહાત્મ્ય કહ્યું હતું તે જ મેં તમને સંભળાવ્યું. અધ્યાય 38 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.